આજે મારે એમાં ના કેવાય છે. એકાદ બે મિનિટ તકલીફ પડે પછી વંચાય. બે મિનિટ તકલીફ પડે કારણ કે આ વખતે પછી વંચાય. છ ત્રણ વખતે વંચાય. તો કઈ મેળ પડે મને ઉજવવાનો શોખ નથી, પણ આશીર્વાદ મળે તો ગમે. તમને શોખ છે દાદા? તમારું તો સ્પેશિયલ કહેવાય, એટલે તમારું તો બધા કહે કે તમે તમારા જન્મદિવસના દિવસે 300 ડિગ્રી હોય એટલે તમારું તો બહુ સ્પેશિયલ કહેવાય. મારું એવું નહીં હોય ને. શું કરું કે કઈ રીતે ઉજવણી કરી છે? તમે આશીર્વાદ આપો છો, બીજું કઈ નથી કરવું. એક મકાન રાખ ભાડે જમાડી બધાને. દાદા મને થોડીક પણ રિસ્પોન્સિબિલિટી લેવાની નહીં ગમે. થોડીક પણ રિસ્પોન્સિબિલિટી લેવાની નહીં ગમે. મને જવાબદારી લેવાની, કઈ પણ જવાબદારી લેવાની હોય ને નહીં ગમે. શું કરે મેં ઉજવણી કરી છે? તું નવું ઘર રાખું ને જમાડું ક્યારે? તમે કીધું કે મને ઉજવણી નથી કરવી. તમારો જન્મદિવસ જન્મદિવસ તો જુદું કેવાય. એમ કેતી હતી કે તમને તો 108 ડિગ્રી હોય. બરાબર. ધણી તો હારો મળે. જમણી બર્થડે હેપી બર્થડે તા ફાધર નો સાહેબ. કોના માટે? આપણી ગાડું અટક્યું ખરું. બાકી તમે જેમ ગોઠવ્યું હતું ને તેમ જ દિવસે દિવસે અત્યારે જાણે બધું ગોઠવી લીધું વ્યવસ્થિત. અને આ વ્યવસ્થિત આ વ્યવસ્થિત નહીં. એટલે કાલે હવે બેન માં શું થવાનું હોય ફળવાનું શું થવાનું, એટલે શું કારણ છે? આમ કુદરતે પ્લેન માંથી ઉતરીને ગાડી બેસે છે. ગાડી એ તો અથડાવાની એ ટાઈમે. એવું બધું કોઈ પણ બને બને આપણે વાંકરે જગ્યાએ જતા વાંકરે. આપણું અહિત નું થાય છે કેમ? મને બધું વ્યવસ્થિત જ છે અને આપણું વ્યવસ્થિત અવરું નીકળે નહિ. કોઈ ધાર નહીં કોઈ જ નહીં. એવું બને. તને ગમ્યું? શું ગમ્યું? પ્રમાણે કહ્યું છે તો કલયુગ પણ એવી રીતે ડિટર્મિન થયેલું. કળિયુગ પછી સતયુગ આવે છે કેમ? સાયકલ એમ કે છે કે આ વર્ષ ના 365 દિવસ તો કે આ સૂર્ય ની આજુબાજુ પૃથ્વી ફરે છે એના ઉપરથી કેલ્ક્યુલેશન કરીને દિવસો ગણ્યા છે. એ રીતે આ કળિયુગ છે, સતયુગ છે, દ્વાપર છે, ત્રેતાયુગ છે, એની ગણતરી શેના આધારે તારા ચંદ્ર સૂર્ય કે એવા બધા ની આધારે ગણતરી કરી મૂકી છે કે શું છે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કર્યું કે આ યુગ કળિયુગ આટલો યુગ સતયુગ આટલો યુગ દ્વાપર આ ચંદ્ર અને સૂર્ય તારા હોય એના ઉપર થી સૂર્ય જાય અંધારું થવા મળે એટલે રાત્રિ થઈ એમ કે અને પછી સૂર્ય આવે એટલે દિવસ કહ્યો એ રીતે ખરાબ માણસ પાકવા મળે એટલે ખરાબ ના બધા સહયોગો ભેગા થવા મળે એટલે એને કર્યું કે સારા સહયોગો અને સારા માણસ પાકે તો સચ્યું કે બંને મિક્સર હોય તો ધ્વાપત્રતા કે બંને નું મિક્સ ધ્વાપત્ર સંજોગ આપણા ભાવના આધારે બધા જ માણસ ને કોણ માણસ એવો હોય કે જેને પૈસા ના જોઈતા હોય બધાને પૈસા વધારે જોઈએ છે વાત નક્કી છે ને હવે પૈસા છે કેટલા ટકા અમુક ગણતરી બંધ જ છે અને એને ઈચ્છાઓ કેટલી છે ટકા ગણતરી બંધ નથી હવે વહેંચણી કરવા બધું જોખમાય છે એટલે બહુ જયારે થાય જોખમાય તર્ક કયું બે જાય કયું બે જાય પછી લોક ચૂંટા હાલુ એટલે ચોરીઓ કરે ફોન કરે બાય બારો ઓર સ્ટીલ નહી તો ગાડું ઘાસમાં પડશે આ જે શબ્દ લોકો ભૈરવ ઘણા ખાયા ના હોય આટલો ગાડું છું ગાડું શું તે ખબર ખબર પેલી તને કશું ના થયું મને એમ તો ખબર છે કે બધા ટ્રાય તો કરતા હતા વિઝા લેવાના પાછું ફરી વાર ત્રણ વાર પાછું પેલા હશે ટોક કરેલી આપડે ને પછી આપડે ફોન કરેલા એટલે બધા ટ્રાય તો કરતા હતા તને કઈ અડચ ના આવી દીકરી મને લાગ્યું કે આ બે જ કેવાય કે નહી મળેલા ના પણ મનમાં ગુસ્સો ગુસ્સો ના લાગ્યો મનમાં તો નહી ગુસ્સો ગુસ્સો કશું નહી બહુ નહી સારું લાગે તું તો નહી એમ તો નહી એમ નહી શું તને જેલ કઈ નહી થયું લાગણી તો થાય ને કઈ સારું લાગે તો ગુસ્સો આવે સેજ ગુસ્સો પણ બહુ તો નહી એમ નહી ગુસ્સો કે આપડા ને નહી આપ્યા એમ નહી પણ સેજ સેજ ગુસ્સો પણ આપણને નહી આપતા એમ એવું નહી એમ આમ તો આપડી બી ભૂલ તો કેવાય આપણા ને બી વીક પેલા આપવા જ હોય એ લોકો ને આપડી સી ભૂલ એ લોકો કીધું કે આપણને એક વીક પહેલા આપણને નોટિફાય કરવાના હતા કે આપણને વીક તમારું જે કઈ ડિફેક્ટિવ હોય બાદ તે આપણે કરી નાખો બાકી લેવલ છે સમાજ લેવલ છે સિવિલાઇઝ પીપલ નું એક લેવલ છે બરાબર સિવિલાઇઝ પીપલ એમાં ડિફેક્ટિવ ભાગ આવી ગયો છે આપડે કાઢી નાખો ડિફેક્ટિવ હોય ખરું મને તો લાગે અમુક વસ્તુ ડિફેક્ટિવ હોય પણ મને એમ લાગતું છે કે મને કોઈ ની કરવા દે બધાને એમ લાગે કે એ તો બધું 100% જ સાચું છે બધું પ્યોર હવે એ મને નહી ખબર છે એકદમ પ્યોર હોય કે નહી એટલે મને એમ લાગે કે પ્યોર નહી એટલે હું કદાચ ક્વેશ્ચન કરું ને પછી કે ખરાબ કહેવાય સમાજ શું કે છે તમને ટીકા ના થાય એવા કપડા પહેરો ટીકા ના થાય એવા કપડા પહેરો નોબડી સે કે આવું કેવું ટીકા ના થાય એવા કપડા પહેરો ટીકા થાય એવું પહેરે થાય કે ધિકાર એટલે શું? કોઈ કે એવું સામાજિક નહીં. નિર્વન ટીકા એટલે શું ઇંગ્લિશ માં? ક્રિટિસાઇઝ. ક્રિટિસાઇઝ ખુબ એવા બી નહી પહેરવાના કે કોઈ છે કે આવા હું કપડા પહેરે, કોઈ એવા નહીં પહેરવાના કે આ હું બમ જેવા કપડા પહેરે. એટલે સમાજ એનો અરીસો છે, સમાજ એનું મિરર છે, અરીસો છે. સમાજ માં છે તે બધા લોકો જો આપણું વર્તન કેવું છે, સમાજ વાળા ટીકા કરે, ક્રિટિસાઇઝ કરે વર્તન. એ બધા ભાઈઓ જોડે લડે છે રોજ અને ઝઘડા કરે છે. ભાઈઓ ભાઈઓને છે તે ભાઈઓના બધા ભાઈઓ ભાઈ પૈસા ખાઈ જાય છે, ખોટું થાય છે, આમ ના એવું તેવું ટીકા ના કરવી છે. સમાજ તો બઉ આપણને હેલ્પ કરે, એના અમુક ચડીલા ભાગ છે એટલે કઈ ના કરે. એમ કેતો તો કે મને કોઈ સડેલો ભાગ દેખાય તો બી કોઈ મને કાઢવા ના દે, કારણ કે સમાજ કે છે કે અમે તો એ 100% પ્યોર છીએ. સમાજ ના લોકો કે અમે તો 100% સાચા છે, એવું એનો વિચાર છે દાદાજી. હજી તને સમાજ જોયો ક્યાં છે? કેવી રીતે કરવાનો પણ અને એ શું કે ડિગ્રીઓ લેવા, ડિગ્રી લઈએ, બીએસસી, એમએસસી, પીએચડી, એના કરતા જે હું ભણું છું એ બરાબર સમજ્યું તો એ બી લાઈન કહેવાય. મેં કીધું સમાજ તો ડિગ્રી માંગે એટલે આપણે ડિગ્રી બી લેવી પડે. કોઈને નથી મળી જાય. મને આજે રાતનો કઈ અનુભવ છે કે આજે રાતે અનુભવ કે મને આજે રાતનો અનુભવ થયો, અમુક લક્ષણો એવા થયા કે મને લાગ મને થયું કે હવે એ મટી ગયું. હા મટી ગયું. હા બધા લોકો ને મટી જાય છે, રોગ મટી જાય નહીં, મુક્તિ આપે છે. આ તો મોગ એક પણ ચિંતા ઉપાય થાય નહીં. આવું વિજ્ઞાન કોઈ કાળે હોતું નથી. આ તો લાખો વર્ષ એકરો થયું છે. આને 11મો આશ્ચર્ય કહેવાય છે. 11મો આશ્ચર્ય વંડર ઓફ ધી વર્લ્ડ કહેવાય છે. અમે પૂંછા રીતે તમને આ બેન રીતે તમને ખબર મળી ગઈ. નિમિત માત્ર છે, કુદરત સંજોગો જ આપણને ભેગા થાય કે એટલે 11th અવર ધ રિયલ મેન કમ્સ ટુ અસ ઇન અવર લાઈફ. એમ કે છે કે કુદરત એવા સંજોગો ભેગા કરી આપે કે છેલ્લી ઘડીએ આપના જેવો રાઈટ માણસ મળી આવે. આપણા બારણા ઠોકતા ગુરુ આવે છે. જેડ અમેરિકા નું બાયડું આપડે જન્નતા ખબર છે અહીં આવવું પડશે. મનમાં આપણે શું આપીએ છીએ તે કે જાણવું છે એમને, તમારા પાસેથી સાંભળવું છે. શું તારું નામ શું છે? લીલા. લીલા ખરેખર લીલા થયું કે હું કોણ છું ને ખ્યાલ બધો રહ્યું છે ને હું કોણ છું. પછી લીલા નો પાઠ બતાવવાનો, લીલા જે નામ પડ્યું નાટક માં તે નામ થી બાદ બધેવાનો, પણ હું કોણ છે તે જાણું છે ને. નથી જાણતી તે જ્ઞાન આપવાનું, સેલ્ફ નું રિયલાઇઝ જ્ઞાન. ખબર પડી ને તે કરવું જોઈએ ના કરવું જોઈએ? કેમ આઈ કરી ના લીધું ત્યાં ધન કરવા જેવા છે? મારા હસબન્ડ ની ઈચ્છા નથી લાવવાની. પછી એમને એમને ભાવ ના થઈ એટલે કાલે એમ જ ભાવ ના થઈ એટલે પછી બધા આવ્યા. કાલે રાત્રે દસ સત્સંગ થવાની સારી અસર થયો ભાઈ ને. ખબર પડી ને આ જ્ઞાન નથી મળ્યું એટલે આ બધું ઝંઝાર ભટકવું. કલાક પછી ખબર જ નહીં ને કયા કયું જ્ઞાન છે. આ તો જણાવ્યા છે વાતચીત કરશે સાંભળવાનું એ બધું જ્ઞાન ના ખબર નહી. આ તો મય ચેતે આપડે કશું ના કરીએ તો મય ચેતે કામ કરો. કેવું જ્ઞાન જીવતું જ્ઞાન જ્યોતિષરૂપ જ્ઞાન જીવતું જ્ઞાન. પ્રશ્ન મૃત્યુ પછી મૃત્યુ પછી સીધા જે યોની એને પ્રાપ્ત થવાની હોય તે યોની માં સીધો જ દાખલ થઈ જાય છે. તૈયારી થઈ રહી હોય અને અહીંથી છૂટવાની તૈયારી થઈ જાય અને એક એટલા ટાઈમ સંજોગ જ બાજી જાય છે. આવો તો છતાંય પણ હજાર બે હજાર માણસો માં બે ત્રણ માણસો અવગત્યા પણ થાય છે જયારે યોની પ્રાપ્ત થતી નથી. બે શરીર સૂક્ષ્મ બોડી અને કારણ બે રહ્યો તે બે લઈને ભટેક ભટેક કર્યા કરે. પણ ભૂખ બહુ લાગે ભૂખ તરસ ઊંઘ બધું લાગે સૂક્ષ્મ બોડી છે એટલે. હવે ભૂખ લાગે તો ખાઈશું આ મોડા વગર ખાઈશું તે દોત વગર મોડા વગર એટલે કોકના શરીરમાં પેસીને ખાય. કોકના શરીરમાં પેસી જાય અને પછી એને ખાઈ લે. એ ભૂત તરીકે ભૂત યોની ને એ ભૂત યોની કહેવાય. ના ભૂત ના કહેવાય પ્રેત યોની. પ્રેત યોની ભૂત તો દેવલોક છે. ના જેને શરીરમાં પેસે એને કહે છે ને ભૂત વગર કહે છે ને આપડે એને. જેના શરીરમાં બોલે આવું પણ એ તો પ્રેત છે. ભૂત ભૂત દેવીઓની છે. દેવ છે હલકા પ્રકારના. ભૂત ભૂત વ્યંતર એ બધા હલકા પ્રકારના દેવ છે. દેવ એટલે શું અહીંયા એને હેરાન કરવા આવે આપણે ગયા અવતારનો વેર વારવા આવે. અગર ગયા અવતારનું ઓળખડવા હોય તો ફાયદો કરવા આવે. એવા હલકા પ્રકારના દેવ છે ભૂત. ઘરમાં બધું બાળી મેલે આમ કરે તેમ કરે અને બીજું રૂપ લઈને આવે. પેસી ના જાય કોઈનામાં શરીરમાં ના પેસે. શરીરમાં પ્રેતીઓ નહીં પેસી જાય. તે ખાઈ કરે અને આરામે પછી સુઈ જવાનું હોય તો એમ સુઈ જાય. એક વખત એવું થાય છે હું પછી કહે કે મુંબઈ ની અંદર એક પારસી હતો. પારસી એક જ છે ને મરી ગયો. હવે એક માણસ બેઠો હતો એની જોડે ચોપાટી પર ખુરશીમાં બેસી ગયો અને પછી કહે છે કે તમે કોણ છો. પછી એ રડ્યો હોય કે હું મારો એમ કે અવગત્ય થઈ ગયો છે અને જો તમે ત્રિવેણી સંગમમાં જઈને મારો શ્રાદ્ધ કરો તો મારે મુક્તિ થઈ જાય. તો કે તું તું છું એને ખાતરી છું એમ કે. તો પછી એને એનું એડ્રેસ હું આ જગ્યાએ જન્મ્યો છું આ જગ્યાએ મરી ગયો છે ને આ કારણે એક્સિડન્ટથી મારું મૃત્યુ થયું છે. તો પછી પહેલાં એને સદક વિદા કરી અને પછી એ પેલા મુક્ત પછી કહે છે પછી ફરી દેખાય છે કે હવે મારો મોક્ષ થઈ ગયો છે. શું કહે છે લેટેજી પોલીસ એ સાચે. એમને એક દ્રષ્ટાંત આવ્યું કે મુંબઈમાં એક પારસી હતા ત્યાં બેઠેલા એમની બાજુમાં આવીને એક અવગત્ય જીવ બેસી જાય છે. પછી એમને કહે છે કેવી રીતે મારી કે અવગતિ થઈ છે તે તમે ત્યાં ત્રિવેણી સંગમ માં જઈ અને મારું શ્રાદ્ધ કરો તો મારી મુક્તિ થાય. પેલા એ પૂછ્યું કે તો અવગત્ય જેની ખાતરી શું હતા અને એડ્રેસ આપ્યું કે હું અહીંયા હતો આવી રીતે એક્સિડન્ટમાં મરી ગયો હતો અને અહીંયા જન્મ્યો છું. પછી પેલા એ શ્રાદ્ધ કર્યું એટલે ફરી એને મળ્યો અને કહ્યું કે હવે મારો મોક્ષ થઈ ગયો. મોક્ષ થતો નથી, એ ભટકવાળી જગ્યા માંથી અને હવે યોની માં પ્રાપ્ત થઈ જશે. મોક્ષ એટલે આ ભટકવાળી યોની માંથી મુક્તિ થઈ ગઈ. મોક્ષ તો હેલો નથી, મોક્ષ તો આ દુનિયામાં આખા બ્રહ્મ આખી આપડી દુનિયા છે ને એમાં 2000 વર્ષે એકાદ માં જાય છે. હવે પછી જ્ઞાની પુરુષ હોય તે 2-4 લાખ લઈ જાય. કારણ કે પોતે મુક્ત હોય તો બીજા ને મુક્તિ આપે નહીં. આ જગત આખું બંધાયેલું, આ તો બધા ઇગોઇઝમ ના સેન્ટર છે બધા, દેહાધ્યાસ જ છે. એકલી આવી છે કે આયા છે? હા, વસ્તુ બંને છે, સ્વર્ગે છે અને નરકે છે. એક માણસ સાથે 2 પગ પોળાઓ કરી આમ ગયેલું ભોરે એવું આખું બ્રહ્માંડ છે. 2 પગ પોળા કરો આમ, આમ 2 પગ અને આમ આમ હાથ કરે અને ઉભો રહે, એના જેવું બ્રહ્માંડ છે. એમાં પગના નીચેના ભાગમાં બધા નર્ક લોકો છે, રસાતલ તળાતલ સમજ ને, એ પાતાલ લોક નર્ક લોક કહેવાય છે ને. નર્ક એટલે મહાન દુઃખ, નરી દુઃખ જ ને. એ 7 પ્રકાર પાતાળ કો નર્ક કો અને આ મધ્ય લોક 2 પગની ઉપરના ભાગમાં ડુંટી વાળો અને આ છાતી સુધી નો ભાગ એ મધ્ય લોક કહેવાય. મધ્ય લોક માં 2 લોક, એક મનુષ્ય લોક અને મનુષ્ય સિવાય બીજા દેખાય છે તિર્યંત લોક. મનુષ્ય ઈધર દેખાય છે બધા, આંખે દેખાય ના દેખાય, નાન નાના જીવ હોય ના દેખાય, દૂરબીન થી ના દેખાય, એ બધા તિર્યંત યોની. આ 2 યોનિઓ અહી છે તે એને મૃત્યુ લોક કે છે. મૃત્યુ લોક ક્યારે ક્યારે મૃત્યુ આવે કેવાય નઈ. અરે પેલા 7 પાતાળ ના લોકો ને મૃત્યુ ક્યારે આવે એવું કેવાય ને, એની નક્કી જ હોય નરગતિ ના લોકો ને. અને અહીંથી ઉપર બધા દેવલોક સ્વર્ગ. એક એક થી ચડતો અને એની ઉપર નો ભાગ તે તો ભગવાન થવા ની એની ઉપર આવેલા છે. એટલે માણસ સારું કરે છે, દુનિયાનું ભલું કરે છે, લોકોનું કલ્યાણ કરે છે, તારે એને સ્વર્ગમાં જવું પડે છે. ના જવું હોય તો સ્વર્ગની ઈચ્છા ના હોય તો પણ ક્રેડિટ બંધાઈ, ક્રેડિટ એટલે ક્રેડિટ ભોગવા જવું પડે. અને દુઃખ આપ્યા હોય તો ડેબિટ થાય એટલે ડેબિટ ભોગવા જવું પડે. અને ક્રેડિટ ને ડેબિટ બિલકુલ જો આપણામાં હોય નહીં ત્યારે મુક્તિ થાય. એટલે હવે તમારે કર્મ બંધાશે નહીં આવે, કારણ વ્યવસ્થિત શક્તિ કર્મ કરે છે. અને તમે શું રામ હતું? ગણપતભાઈ તો હું ગણપતભાઈ છું ને. મેં કર્યું કહેતી આ મેં કર્યું તો આધાર આપ્યો કરતા રહો એટલે કર્મ બંધાયું. હવે કરતા પણ છૂટ્યું એટલે કર્મ છૂટ્યું. હું કરતા નથી આવું એમ એટલે કર્મ છૂટ્યું જોડે. કરતા હોય તો કર્મ બંધાય. એટલે આપણા સત્સંગ નિષ્કામ કર્મ કે છે. નિષ્કામ કર્મ એક જ છે ને. આપણા શાસ્ત્રો માં જે નિષ્કામ કર્મ કહેવામાં આવે છે એ જ વસ્તુ કે બીજું કઈ? નિષ્કામ તો ભગવાને જુદી રીતે કહ્યું છે, આ નહી, આને તો અકર્મ કહ્યું છે ભગવાને. કર્મ અકર્મ, કર્મ કરે છતાં કર્મ બંધાય નહીં, કર્મ અકર્મ ને જુઓ. અને નિષ્કામ કર્મ તો શું કહ્યું છે કે તમે કોઈ પણ ધંધો કરો અને વખત ખોટ આવશે, આમ થશે, એવું બધે પહેલે વિચાર કહ્યું નઈ, એટલે ફળની આશા સિવાય તમે કામ કરી જાઓ. કે અત્યારે સ્ટીમર રહેવું પડે, વખત ડૂબી જાય તો પ્લેન માં બેહવું પડે તો વખત પડી જાય તો એવું બધું વિચાર ના કરશો. તમે દોર માં કામ કરે જાઓ, નિષ્કામ એટલે ફળ ની શું આવશે, શું ફળ આવશે એ તમે ના વિચારશો. કે બેસી શકે નઈ લોકો પ્લેન માં, શી બેસી શકે આ પડી જાય તો. પણ હે ફળની આશા રાખ્યા છે, જઈ જાઓ ધંધો કરો ને તો ખોટ આવે તો એ મનમાં ફળની આશા રાખ્યા છે કરે જાઓ, ખોટ આવવાની છે તો ખોટ આવશે, એ તમારા હાથમાં નથી. કહેશે હવે ભગવાન જે કેવા માંગે છે તે જુદું છે ને, આ લોકો સમજે તે જુદું છે. લોકો તો ચોપડવાની પી ગયા છે, ચોપડવાની દવા હતી ને એ પી ગયા પછી મુવામું કરે છે. આ તો વર્લ્ડ માં કોઈક વખત આવું દેહાત્યાસ તોડાવનારા કોઈક મુક્ત પુરુષ બને કોઈ વખત હોય શકે નહીં. આ તો મહાન પુણ્ય ભેગા થયા તમને કે આ નિમિત્ત બની. આ તો બાળકો ના હાથમાં રતન આપીએ છીએ, સમજણ નથી ને રતન આપીએ છીએ. કારણ કે આપો રે અને મેરે એકદમ સમજણ વાળો થશે. શું કહ્યું? આપતવાણી માં લખ્યું તું અને તમે બી કહ્યું તું ગયા વખતે કે આ સોનાની બંગડી આપું છું તે કાઢીને પિત્તળની ના લઈ લેતા એમ કોઈ, એવું કહ્યું તું. તો હવે ડિટેલ માં સમજાવો. આ છોકરા નાના નાના છોકરા ને પોતાની કલી ગાલી હોય, નાનું છોકરું બહાર જઈને જમતું હોય તો કોઈ ઉભો રહીને કે છે એ બાબા લે બેસી બિસ્કીટ આપીને મંગળીઓ કરી લેવા લોકો છે બાદ. બિસ્કીટ આપીને મંગળીઓ કરી લે દાદા. હા તમે તો બાબા તો અને તમે મોટા ઉંમર કાઢો છો કઈ. પણ એવું શું કરીએ તો હવે એવું ના થાય દાદા, એટલે એવું શું કરીએ તો કોઈ બંગડી કાઢી નહીં લે. ના હવે શું કરી લે, એનું લાલચ છે બિસ્કીટ ની તેમ થઈ ને, હવે લાલચ રહી નથી ને બંગડી ફેરવે લાલચ થવાથી ફસાય. બીક લાગે ઉંદર ખીર જ બેસતો હશે એને કઈ ગમે વજા પેવા ના ગમે, પણ પેલું ભાઈભરાય લાલચ કઈ પાછા આવતો કે એને સુગંધી આવશે ને કઈ પાછો પછી મનમાં ઘણો ફસાય એવું. આ જગત ફસાયેલું છે એવું કરી આપો દાદા કે આવતા જન્મે દાદા યાદ રે, આ જન્મે તો રહેશે કે એવું કરી આપો કે દાદા આવતા જન્મે પણ યાદ રહે. યાદ ને દાદા જોડે આવવાના, જોડે 50,000 માણસ બધા ને જોડે દાદા. દાદા તો આપડે મુક્ત લઈ જવા માટે દાદા ની લીપ છે, દાદા ની લીપ છે. નિરંતર દાદા યાદ રહેશે, કઈ કોઈ ક્ષણે ભૂલાતા નથી દેશમાં. આ તો નવે નવા મોહી જીવડા અને પછી ભેગા થાય નઈ મને બોલતા, અમુક ટાઈમ ઓછો બધું પરિચય થાય એટલે પછી ભૂલાય જ નઈ. સમજાય ગયું તમને? આ મધ્ય લોક છે, મધ્ય લોક કર્મ. મનુષ્ય એકલા જ કર્મ બાંધી શકે, બીજો કોઈ કર્મ બાંધી શકે નહી. મનુષ્ય એકલા જ કર્મ બાંધી શકે, કર્મભૂમિ જ છે. કર્મભૂમિ મનુષ્ય એકલા ને માટે દેવો પણ નથી કરે. ગાય છે તે કોક ને મારે તો એ કર્મ બંધાય નહી. આ વાઘ છે તે બે બકરા ખાઈ જાય તો એને કર્મ બંધાય નહી. કર્મ છૂટે કરે તો એમને કર્મ છૂટે છે ને, આપડે બંધાય છે ને છૂટે છે, બંને થાય છે.